શ્રીમદ્દેવી ભાગવત સ્કંદ ચોથો અધ્યાય 12-13-14. ભગવાન વિષ્ણુને ભૃગુનો શ્રાપ, શુક્ર માતા અથવા ભૃગુપત્નીનું પુનર્જીવન, ઇન્દ્રની કન્યા જયંતી દ્વારા તપમાં સ્થિત શુક્રાચાર્યની સેવા, બૃહસ્પતિ દ્વારા શુક્રાચાર્યના વેશમાં દૈત્યોને છેતરવા, દૈત્યો દ્વારા શુક્રાચાર્યનો તિરસ્કાર, શુક્રાચાર્યનો દૈત્યોને શ્રાપ, દૈત્યોનું ફરીથી શુક્રાચાર્યની શરણમાં જવું અને શુક્રાચાર્યનું પ્રસન્ન થવું, વ્યાસજી કહે છે. પત્નીની ઘોર હત્યાને જોઈને મહાભાગ ભૃગુ અત્યંત ક્રોધાયમાન થયા. તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તેમણે અપાર દુઃખ સાથે ભગવાનને કહ્યું. ભૃગુ બોલ્યા, વિષ્ણુ, તમે સર્વોત્તમ બુદ્ધિના માલિક છો. તમે પાપને જાણવા છતાં ન કરવાનું કર્યું, એક બ્રાહ્મણ પત્નીનો વધ કર્યો, જેની કલ્પના પણ કરી શકાય નહીં. એ વાત તો જાણીતી છે કે તમે સત્વગુણી છો, બ્રહ્મા રજોગુણવાળા છે અને શંકર તમોગુણી છે, તો પછી આજે તમે તામસી કઈ રીતે થઈ ગયા? વિષ્ણુ, નિરપરાધ સ્ત્રી અવધ્ય છે, તમે કઈ રીતે તેની હત્યા કરવા પ્રેરાયા? તમને હવે હું બીજું તો શું કરું, શ્રાપ આપી રહ્યો છું. તમે ઇન્દ્રનું હિત કરવા માટે મને પત્ની વિહોણો કરી નાખ્યો. તેથી હે વિષ્ણુ, મારા શ્રાપથી મૃત્યુલોકમાં તમારા ઘણા અવતાર થશે અને કરેલા પાપને લીધે તમારે ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડશે, વ્યાસજી કહે છે. જન્મે જે રાજાને કહે છે તે શ્રાપને કારણે ભગવાન પૃથ્વી પર પધારે છે. ધર્મની ગ્લાની થાય ત્યારે જગતનું કલ્યાણ કરવા માટે ભગવાન વારંવાર અવતાર લે છે. તે મનુષ્ય રૂપે પ્રગટે છે. જન્મે જે રાજાએ પૂછ્યું, ભગવાનના તેજસ્વી ચક્ર દ્વારા મહાત્મા ભૃગુના પત્નીનું મૃત્યુ થયા પછી ભૃગુમુનિનો ગૃહસ્થ જીવન નિર્વાહ કઈ રીતે થયો? વ્યાસજી કહે છે, ભૃગુમુનિ સર્વ વિદ્યાઓમાં નિષ્ણાંત હતા. તેમણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યા પછી તુરંત પત્નીનું મસ્તક ધડ સાથે જોડી દીધું અને કહ્યું, દેવી, તમારી વિષ્ણુએ હત્યા કરી છે, પરંતુ હવે હું તમને સજીવન કરું છું. તેમણે હાથમાં જળ લીધું અને સૌ ઉપર છાંટતા તે બોલ્યા, જો હું સંપૂર્ણ ધર્મને જાણતો હોઉં અને તેનું પૂરેપૂરું આચરણ મારા દ્વારા થતું હોય તો તે સત્યના પ્રભાવથી આ દેવી જીવતા થઈ જાય. તેમણે મૃત પત્ની સમક્ષ કહ્યું કે જો હું સદાચારી, સત્યભાષી, વેદાભ્યાસી અને તપસ્વી હોઉં તો મારા તપોબળથી તમને સજીવન કરું છું. તેમણે દેવતાઓને પણ કહ્યું કે તમે મારી તપસ્યાનું બળ જોઈ લો. વ્યાસજી કહે છે, જળનું સિંચન કરતા જ ભૃગુપત્નીનો પ્રાણ મૃત શરીરમાં પાછો આવ્યો. તેઓ અત્યંત પ્રસન્ન થઈ ઉઠ્યા અને બેસી ગયા. તેમના મુખ પર હાસ્ય હતું. ત્યાંના જનસમાજે જોયું કે તેઓ ઊંઘમાંથી ઉઠ્યા હોય એવા જ લાગતા હતા. મુનિવર ભૃગુ અને તેમના પત્નીને લોકોએ અભિનંદન આપ્યા. ચારે બાજુ તેમની પ્રશંસા થવા લાગી. આ પ્રમાણે ભૃગુ મુનિના પ્રયત્નથી તેમના મૃત્યુ પામેલા પત્ની સજીવન થયા. આ જાણીને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ઇન્દ્રએ દેવતાઓને કહ્યું, ભૃગુ મુનિના પ્રયત્નથી તેમના સાધ્વી પત્ની જીવતા થયા છે. બીજી તરફ મંત્ર જ્ઞાની શુક્રાચાર્ય કઠોર તપ કરી રહ્યા છે. તપસ્યા સફળ થતા તે હજુ શું કરશે તે કહેવાય નહીં, વ્યાસજી કહે છે. રાજન, શુક્રાચાર્ય મંત્ર પ્રાપ્તિ માટે અત્યંત કઠોર તપ કરી રહ્યા છે. તે જાણીને ઇન્દ્ર રાજા વ્યાકુળ થઈ ગયા. તેઓ શાંતિથી સૂઈ પણ શકતા નથી. ત્યારે તેમણે વિચાર કરીને પોતાની સુંદર કન્યા જયંતીને સ્મિત સાથે કહ્યું, પુત્રી, શુક્રાચાર્ય મહાતપસ્વી મુનિ છે, હું તને શુક્રાચાર્યને સોંપું છું, તું તેમની પાસે જા. કુમારી, મારા કલ્યાણ માટે તું તેમની નિષ્ઠાથી સેવા કરીને તેમને વશમાં કરી લે. જે વ્યવહાર તેમને ગમતો હોય તે રીતે આચરણ કરીને તું ત્યાં જઈ મારો ભય દૂર કર. જયંતીનું રૂપ અત્યંત આકર્ષક હતું. તેની આંખો અત્યંત સુંદર હતી. પિતાની આજ્ઞા લઈને તે શુક્રાચાર્યજીના આશ્રમ પર ગઈ. તેણે જોયું તો મુનિ આહારમાં માત્ર ધૂમ્રપાન કરી રહ્યા હતા. તેમના સર્વાંગ પર દ્રષ્ટિ નાખતા પિતાની વાત તેને યાદ આવી અને કેળનું પાનું લઈને તે મુનિને પંખો નાખવા લાગી. ખૂબ જ પ્રેમથી પીવા માટે ઠંડુ પાણી તેમની સામે મૂક્યું. તે જળમાં સુગંધિત દ્રવ્યો નાખીને સુવાસિત કરવામાં આવ્યું હતું. મધ્યાહન કાળે કપડાં વડે મુનિ ઉપર છાંયડો કરતી હતી. જયંતીએ નિષ્ઠાપૂર્વક પતિવ્રતા ધર્મનું પાલન કર્યું. મુનિનું નિત્ય કર્મ યોગ્ય રીતે સંપન્ન થાય તે માટે અંગૂઠાથી તર્જની આંગળી સુધી લાંબા અને પોપટ જેવા લીલા દર્ભ પુષ્પ વગેરે તેમની સામે નિયમિત રૂપે તૈયાર રાખતી. સુવા માટે વૃક્ષના પાંદડાની સુખદાયી સૈયા તૈયાર કરતી હતી. મુનિના સુઈ ગયા પછી તે ધીરે ધીરે પંખો ઢોળતી હતી. આ પ્રમાણે મુનિ પ્રત્યે તે પોતાની શ્રદ્ધા પ્રગટ કરવા લાગી. પરંતુ તેની કોઈ ક્રિયા કામ વાસનાને વધારનારી ન હતી. તેની વાણી અત્યંત મધુર હતી. મુનિને પ્રસન્ન કરવા તે ઈચ્છતી હતી. તેથી કર્ણપ્રિય શબ્દો દ્વારા તે મુનિની સ્તુતિ કરવા લાગી. મુનિ જ્યારે સુઈને ઉઠતા ત્યારે આચમન કરવા જળ તૈયાર રાખતી હતી. તેનો સંપૂર્ણ વ્યવહાર મુનિને અનુકૂળ રહેતો હતો. શુક્રાચાર્ય પણ ઇન્દ્રિયજીત મહાત્મા હતા. તેમની મનોવૃત્તિ જાણવા માટે બુદ્ધિમાન ઇન્દ્રએ તેમની પાસે કેટલાક સેવકોને પણ મોકલ્યા હતા. આ પ્રમાણે જયંતી ઘણા વર્ષો સુધી શુક્રાચાર્યજીની સેવા કરતી રહી. તે સાધ્વીના મનમાં લેશ માત્રનો વિકાર ન હતો. ક્રોધને પણ તેણે જીતી લીધો હતો. બ્રહ્મચર્યના નિયમોનું તે ચુસ્તપણે પાલન કરતી હતી. પૂરા 1000 વર્ષ તપસ્યા કર્યા પછી મુનિ પર ભગવાન શંકર પ્રસન્ન થયા. તેમણે મુનિને વરદાન માગવા કહ્યું. ભગવાન શંકર બોલ્યા, ભૃગુનંદન, જગતમાં જે પણ કંઈ છે તથા જેના પર તમારી દ્રષ્ટિ પડે છે અને જે વસ્તુ કોઈની વાણીનો વિષય નથી, તે તમામ પદાર્થ તમારા આધીન તમારા વશમાં થઈ જશે. બ્રાહ્મણ, તેમાં કોઈ શંકા નથી. બ્રાહ્મણો અને પ્રજાઓમાં તમારી સ્થિતિ હંમેશા આદરણીય રહેશે. કોઈ પણ પ્રાણી તમને મારી શકશે નહીં. વ્યાસજી બોલ્યા. આ પ્રમાણે વરદાન આપીને શંકર ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી જયંતીને જોઈને શુક્રાચાર્યએ તેને સદભાવથી કહ્યું, સુંદરી, તું કોણ છે? કોની પુત્રી છે? તારી શું ઈચ્છા છે? સિંહિચ્છાથી તે અહીં આવવાનું કષ્ટ ઉઠાવ્યું. તારું કાર્ય શું છે અને તારે શું જોઈએ છે? સુલોચને, મને સાચે સાચું જણાવો, હું તારા ગમે તેવા મુશ્કેલ કાર્યને પણ કરવા તૈયાર છું. સુવ્રતે, હું તારી સેવાથી અત્યંત પ્રસન્ન છું. તારી ઈચ્છા હોય તો વરદાન માગી લે. મુનિના પ્રમાણે કહેવાથી જયંતીનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તેણે કહ્યું, ભગવાન, આપ તપોબળથી મારી ઈચ્છા જાણી શકો છો. શુક્રાચાર્યએ કહ્યું, મને ખબર પડી ગઈ છે, છતાં તારે તારી અભિલાષા જણાવવી જોઈએ. હું તારી સેવાથી અતિ પ્રસન્ન છું. તારું સમગ્ર રીતે કલ્યાણ કરવું એ મારું કર્તવ્ય છે. જયંતી બોલી, બ્રહ્મન, હું ઇન્દ્રની પુત્રી છું. મારું નામ જયંતી છે. જયંતની હું નાની બહેન છું. હે મુનિરાજ, મારા પિતાશ્રીએ મને આપને સમર્પિત કરી દીધી છે. हे विभु आप मारो मनोरथ पूरो करो। शुक्राचार्य कह्यू सुंदरी तो बधा प्राणियों थी अदृश्य रही ने तारी इच्छा प्रमाण 10 वर्ष सुधी आनंद नो अनुभव कर। व्यास जी कहे छे आम कही ने शुक्राचार्य जयंती नो हाथ पकड़ी लीधो अने ते घेर गया। जयंती नी साथे रहेवानी व्यवस्था करी लीधी। 10 वर्ष सुधी तेओ घर थी बाहर ज निकल्या नहीं। તેમણે તપોબળથી એવું આવરણ બનાવી દીધું હતું કે કોઈ પણ પ્રાણી તેમને જોઈ શકે નહીં। દૈત્યને ખબર પડી કે ગુરુદેવ મંત્ર પ્રાપ્ત કરીને આવી ગયા છે, તેથી બધા પ્રસન્ન થઈ શુક્રાચાર્યને મળવા તેમના ઘેર ગયા, પરંતુ તેઓ શુક્રાચાર્યને જોઈ ન શક્યા કારણ કે તે વખતે મુનિ જયંતિની સાથે હતા। તેથી દૈત્ય ઉદાસ થઈ ગયા, તેમના મનોરથો નષ્ટ થઈ ગયા, તેમના મન પર ચિંતાના કાળા વાદળો છવાઈ ગયા। અત્યંત બેચેન થઈ વારંવાર આમ તેમ જોવા લાગ્યા, પરંતુ આવરણમાં છુપાયેલા મુનિને કોઈ રીતે જોઈ ન શક્યા। તેથી જેવા આવ્યા હતા તેવા પાછા ફરી ગયા। તે સમયે મુખ્ય મુખ્ય દૈત્યોનું મન ચિંતામાં ડૂબેલું હતું। તેઓ ભયથી ગભરાયેલા હતા। ઇન્દ્રે તેમના ગુરુ બૃહસ્પતિને કહ્યું, હવે મારે શું કરવું જોઈએ? હે બ્રહ્મન, આપ અત્યારે દાનવોની પાસે જાઓ અને તેમને માયાના પ્રભાવથી ફસાવો। હે માન આપનાર મુનિ, આપ બુદ્ધિપૂર્વક વિચાર કરીને અમારા કાર્યને સિદ્ધ કરવા પ્રવૃત્ત થઈ જાઓ। બૃહસ્પતિએ ઇન્દ્રની વાત પરથી જાણી લીધું કે શુક્રાચાર્ય ગુપ્ત રહે છે। ત્યારે દેવોના ગુરુ બૃહસ્પતિએ શુક્રાચાર્યનું રૂપ લઈને દૈત્યોની પાસે ગયા। ત્યાં જઈને તેમણે શ્રદ્ધાપૂર્વક દૈત્યોને બોલાવ્યા। બધા અસુરોએ સામે આવીને જોયું કે અમારા ગુરુ શુક્રાચાર્યજી આવી ગયા છે। તે પ્રણામ કરી સામે ઉભા રહ્યા। બૃહસ્પતિને જ શુક્રાચાર્ય માનીને તેઓ ખૂબ આનંદમાં આવી ગયા। તેમને ખબર ન પડી કે આ બૃહસ્પતિની માયા છે જે ગુરુદેવના રૂપમાં દેખાય છે। પછી શુક્રાચાર્યના રૂપમાં આવેલા બૃહસ્પતિએ કહ્યું, મારા યજમાનોનું સ્વાગત કરું છું, હું તમારા કલ્યાણ કરવા માટે જ આવ્યો છું। મેં જે વિદ્યા પ્રાપ્ત કરી છે તે બધી ઈમાનદારી પૂર્વક તમને ભણાવીશ। તપસ્યા કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવાનો હેતુ એકમાત્ર તમારા કલ્યાણનો જ હતો। આ સાંભળીને દાનવો હર્ષોલ્લાસથી ભરાઈ ગયા। ગુરુદેવ કાર્યમાં સફળ થઈ ગયા તે જાણીને તેઓ વિશેષ ઉત્સાહમાં આવી ગયા। તેઓમાં જાજો વિચાર કરવાની શક્તિ ન હતી। ખૂબ જ આનંદપૂર્વક તેમણે ગુરુદેવના ચરણોમાં મસ્તક નમાવ્યા। તેમના મનમાં લેશ માત્ર પણ ભય અને દુઃખ ન હતું। દેવતાઓના ભયનો ત્યાગ કરીને તેઓ શાંતિપૂર્વક રહેવા લાગ્યા। જન્મેજયે પૂછ્યું, પિતામાં હવે મને એ જણાવો કે બૃહસ્પતિએ શુક્રાચાર્યનો વેશ બનાવીને શું કર્યું અને શુક્રાચાર્ય ક્યારે પાછા આવ્યા? વ્યાસજી બોલ્યા, રાજન, મહાત્મા બૃહસ્પતિ માયામય શુક્રાચાર્ય બની ગયા તે વખતે તેમણે સ્વયં છુપા રહીને જે કામ કર્યું તે તમને કહું છું, સાંભળો। સર્વપ્રથમ તેમણે એવો પ્રયત્ન કર્યો કે દૈત્યોને તે તેમના ગુરુદેવ શુક્રાચાર્ય જ લાગે, તેથી દૈત્યો અને બૃહસ્પતિમાં સંપૂર્ણ એકતા થઈ ગઈ। પછી બૃહસ્પતિને શુક્રાચાર્ય સમજીને તે બધા મંત્ર વિદ્યા શીખવા માટે તેમની શરણમાં ગયા। બધા દૈત્યો સ્વાર્થાનંદ હતા, લોભથી કોઈની પણ બુદ્ધિ ભ્રષ્ટ થયા વિના રહી શકતી નથી। બીજી બાજુ જયંતિની સાથે ક્રીડા કરવાનો જે 10 વર્ષનો સમય નક્કી કર્યો હતો તે પૂરો થઈ ગયો। ત્યારે શુક્રાચાર્ય તેમના યજમાનોનો વિચાર કરવા લાગ્યા તો એ બધા યજમાન મારી રાહ જોતા હશે, તેઓના મન મને જોવા માટે અત્યંત આતુર હશે, તેથી ત્યાં જઈને તેમને મળવાની અત્યંત આવશ્યકતા છે। તે મારા અનન્ય ભક્ત છે, હું એવો પ્રયત્ન કરું કે તેઓ દેવતાઓના સંબંધમાં નિર્ભય બની જાય। ત્યારે તેમણે જયંતિને કહ્યું, સુલોચની, અત્યારે મારા દૈત્ય પુત્રો દેવતાઓની દયા પર સમય પસાર કરી રહ્યા છે, દેવતાઓની દયા પર સમય પસાર કરી રહ્યા છે. તારી સાથે રહેવાનો 10 વર્ષનો અવધિ પૂરો થઈ ગયો છે, તેથી દેવી હવે હું દૈત્ય પુત્રોને મળવા જાઉં છું. જલ્દી પાછો આવવાની કોશિશ કરીશ. જયંતિ પૂર્ણ ધાર્મિક વિચારની હતી. તેણે કહ્યું, બહુ સરસ ધર્મગ્ન, આપ અવશ્ય ત્યાં જઈ શકો છો. આપના ધાર્મિક કાર્યમાં અડચણ ઊભી કરવી તે મારા માટે ઇષ્ટ નથી. જયંતિની વાત સાંભળીને શુક્રાચાર્ય તે જ ક્ષણે ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. તેમણે આવીને જોયું તો દૈત્યની પાસે બૃહસ્પતિ બેઠેલા છે. તેમણે માયાથી સુંદર શુક્રાચાર્યનું રૂપ લીધું હતું. તેઓ દૈત્યના સમક્ષ કપટથી યજ્ઞોની નિંદા કરી રહ્યા હતા. તેથી શુક્રાચાર્યને અત્યંત આશ્ચર્ય થયું. તેમણે મનમાં વિચાર્યું, બૃહસ્પતિ અવશ્ય મારા પ્રતિ વેર રાખે છે. તેમણે મારા યજમાનોને ઠગ્યા છે, તેમાં કોઈ શંકા નથી. લોભ પાપનું મૂળ કારણ છે, તેને ધિક્કાર છે. લોભ એવું પાપ છે કે જેમના શબ્દો પ્રમાણ માનવામાં આવે છે તેવા બૃહસ્પતિને પણ અસત્ય બોલવું પડે છે. જે બધા દેવતાઓના ગુરુ તેમજ ધર્મશાસ્ત્રના સંચાલક છે તેમને પણ પાખંડને પોષવાના નિંદ્ય વિચારો આવે છે, અને પછી તે લોભી શું નથી કરતો. અને ત્યારે જ તો બ્રાહ્મણ શ્રેષ્ઠ હોવા છતાં બૃહસ્પતિ તમામ ધૃત વિદ્યાઓ આચરીને મારા યજમાનોને ઠગી રહ્યા છે. અમારા યજમાન પણ સ્વાર્થવશ અત્યંત મૂર્ખ બનીને તેમને વશ થયા છે, વ્યાસજી કહે છે. આ પ્રમાણે મનમાં વિચાર કરીને શુક્રાચાર્યએ હાસ્ય કરીને દૈત્યને કહ્યું, દૈત્યો મારો વેશ લેનારા બૃહસ્પતિના ચક્કરમાં તમે કેમ આવી ગયા? શુક્રાચાર્ય તો હું જ છું, આ તો બૃહસ્પતિ છે. આ દેવતાઓનું હિત કરવા માટે મારો વેશ લઈને આવ્યા છે. એ વાત નક્કી છે કે મારા યજમાનો પર તેમની ધૃત વિદ્યા કામ કરી ગઈ. આર્ય, તમારે તેમની વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ. તેમનાથી છૂટીને તમે બધા મારા અનુયાયી બની જાઓ. શુક્રાચાર્યને સાંભળ્યા પછી દૈત્યએ બૃહસ્પતિ અને શુક્રાચાર્ય ઉપર દ્રષ્ટિ નાખી. બંને એક સરખા હતા. તેથી દૈત્યને આશ્ચર્ય થયું. પછી તેમણે નક્કી કર્યું, આજ શુક્રાચાર્ય છે. પરંતુ હજી તેઓ સ્પષ્ટ ન હતા. આથી આવી સ્થિતિમાં દૈત્યને જોઈને બૃહસ્પતિએ, જે શુક્રાચાર્યના રૂપમાં હતા, કહ્યું, આ હમણાં આવ્યા તે બૃહસ્પતિ છે, તમને તે ઠગી રહ્યા છે. ઠગવા માટે જે તે મારું રૂપ લઈને આવ્યા છે, દેવતાઓનું કાર્ય સાધવા માટે તે અહીં આવ્યા છે. દૈત્ય, તમે તેમની વાત ઉપર બિલકુલ વિશ્વાસ કરશો નહીં. મેં ભગવાન શંકર પાસે મંત્ર વિદ્યા શીખી છે, તે તમને ભણાવી રહ્યો છું. હું દેવતાઓને અવશ્ય હરાવીશ, તેમાં કોઈ શંકા નથી. શુક્રાચાર્યના વેશમાં રહેલા બૃહસ્પતિની વાત સાંભળીને દૈત્યના મનમાં પૂરો વિશ્વાસ પેદા થયો. તેમણે નિશ્ચય કર્યો કે આ જ ગુરુદેવ શુક્રાચાર્ય છે. જે ખરેખર શુક્રાચાર્ય હતા તેમણે દાનવોને ખૂબ સમજાવ્યા, પરંતુ દૈત્યનો સમય વિપરીત હોવાને કારણે બૃહસ્પતિની માયાને વશ થઈ કઈ સમજી શક્યા નહીં. પરંતુ તે શુક્રાચાર્યને કહેવા લાગ્યા, આજ અમારા ગુરુદેવ છે, તેમના દ્વારા અમને સદબુદ્ધિ પ્રાપ્ત થઈ છે. અત્યંત ધર્માત્મા અને અમારા હિતેશી છે. શુક્રાચાર્યજી એમને છેલ્લા 10 વર્ષથી સતત વિદ્યાભ્યાસ કરાવ્યો છે. તમે ચાલ્યા જાઓ, તમે કોઈ ઠગ લાગો છો, અમે તમારા શિષ્ય નથી. દૈત્ય મહામૂર્ખ હતા. તેમણે ખરેખરા શુક્રાચાર્યને આ પ્રમાણે કહીને તેમનો તિરસ્કાર કર્યો અને બનાવટી શુક્રાચાર્ય એવા બૃહસ્પતિની શરણમાં ચાલ્યા ગયા. તેમને પ્રણામ કર્યા. આ પ્રમાણે બૃહસ્પતિના પ્રભાવથી પ્રભાવિત થયેલા દૈત્યને જોઈને શુક્રાચાર્યએ મનમાં નક્કી કર્યું કે બૃહસ્પતિ આ લોકોને સમજાવીને પાકા કરી દીધા છે, જેથી તેમને વશ થઈ ગયા છે. તેથી શુક્રાચાર્ય અત્યંત ક્રોધમાં આવી દૈત્યને શ્રાપ આપી દીધો. તમે લોકો સમજાવવા છતાં મારી વાતને માનતા નથી, તેના ફળ સ્વરૂપ તમારી સામે મહાન સંકટ ઊભું થશે, તમારો પરાજય અવશ્ય થશે. તમે જે મારું અપમાન કર્યું છે તેનું ફળ તમને થોડા સમયમાં જ પ્રાપ્ત થશે. ત્યારે આ બૃહસ્પતિના કપટથી તમે પૂરેપૂરા માહિતગાર થઈ જશો, વ્યાસજી કહે છે. આમ કહીને ખૂબ જ ગુસ્સાથી શુક્રાચાર્ય ત્યાંથી ચાલવા માંડ્યા. હવે બૃહસ્પતિને અત્યંત આનંદ થયો. થોડા સમય સુધી તો તે સાવધાનીપૂર્વક ત્યાં રહ્યા. ત્યાર પછી શુક્રાચાર્ય દૈત્યોને શ્રાપ આપ્યો કે દૈત્યોને શ્રાપ આપ્યો છે એવું જાણીને તે તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. જતી વખતે બૃહસ્પતિએ તેમનું અસલી રૂપ ધારણ કરી લીધું હતું. સ્વર્ગમાં જઈને બૃહસ્પતિએ ઇન્દ્રને કહ્યું, મેં તમારું કાર્ય સંપન્ન કર્યું છે, કારણ કે શુક્રાચાર્યએ દૈત્યને શ્રાપ આપ્યો છે. આ રીતે મેં દૈત્યોને નિરાધાર બનાવી દીધા છે. હે મહાભાગ, હવે બધા દેવતાઓએ યુદ્ધની તૈયારી કરવી જોઈએ. દૈત્યો હવે મારા પ્રયત્નથી શ્રાપ વહોરી લઈને આપમેળે ખતમ થઈ ગયા છે. બૃહસ્પતિની વાત સાંભળીને ઇન્દ્ર અત્યંત પ્રસન્ન થઈ ગયા. બધા દેવતાઓ મોટે મોટેથી હસવા લાગ્યા. બધાએ બૃહસ્પતિનું યથોચિત સ્વાગત કર્યું અને યુદ્ધ માટે આપસમાં વિચાર કરવા લાગ્યા. યુદ્ધનો નિશ્ચય કરીને બધા દેવતાઓ એક સાથે નીકળ્યા અને દાનવોની સામે પહોંચી ગયા. દેવતા અપાર બળવાન તો હતા જ, તેમનો ઉત્સાહ પણ ખૂબ હતો. ખૂબ જ જુસ્સાથી યુદ્ધ કરવા ત્યાં ગયા હતા. ગુપ્ત રીતે બૃહસ્પતિ તેમને મદદ કરતા હતા. દૈત્યો પોતાની હાલત જાણીને ખૂબ જ ચિંતિત થઈ ગયા. બૃહસ્પતિની માયા એ તેમની બુદ્ધિ હરી લીધી હતી. તેઓ પરસ્પર કહેવા લાગ્યા, મહાત્મા શુક્રાચાર્ય અમારા આરાધ્ય દેવ છે, પરંતુ તેઓ કૃપાયમાન થઈને ચાલ્યા ગયા. બૃહસ્પતિ અત્યંત નીચ અને કપટ કરવામાં ખૂબ ચતુર છે, તે આપણને ઠગીને ચાલ્યા ગયા. હવે આપણે શું કરીએ, ક્યાં જઈએ? શુક્રાચાર્ય તો અત્યંત ક્રોધમાં છે. તેમની સહાયતા લેવા માટે તેમને કઈ રીતે પ્રસન્ન કરવા? આ પ્રમાણે વિચાર કરીને બધા દૈત્યો સાથે મળીને પાછા શુક્રાચાર્ય પાસે ગયા. તેઓ ભયથી ધ્રુજી રહ્યા હતા. મુનિના ચરણોમાં મસ્તક નમાવી ચૂપચાપ ઉભા રહ્યા. તે વખતે શુક્રાચાર્યની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ હતી. તેમણે દૈત્યોને કહ્યું, યજમાનો, મેં તમને સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ ત્યારે તમે કપટી બૃહસ્પતિની માયામાં મોહિત થઈને મારી હિત પર પવિત્ર અને વાસ્તવિક શિખામણનો અનાદર કર્યો. તમે બૃહસ્પતિના વશમાં આવી ગયા. અભિમાનના મદમાં તમે મસ્ત બની ગયા હતા. તેથી મારો તિરસ્કાર કરવા તમે તૈયાર થઈ ગયા. હવે અનાદર કરવાનું નિષ્કૃષ્ટ ફળ તમારે ભોગવવું પડે છે. તમારું સર્વસ્વ છીનવાઈ ગયું. તમે ત્યાં ચાલ્યા જાઓ જ્યાં દેવતાઓનું હિત કરવા માટે ઠગારો બૃહસ્પતિ તમને ઠગવા માટે બેઠો છે. હું તેના જેવો ઠગ નથી, વ્યાસજી કહે છે. આ પ્રમાણે શુક્રાચાર્ય સ્પષ્ટ વાત કરી રહ્યા હતા ત્યારે પ્રહલાદે તેમના બંને ચરણ પકડી લીધા અને પ્રાર્થના કરવા લાગ્યા. પ્રહલાદે કહ્યું, શુક્રાચાર્યજી, અમે બધા યજમાનો આપની સેવામાં હાજર છીએ. અમે ખૂબ દુઃખી છીએ. હે સર્વજ્ઞ, આપ અમારો ત્યાગ કરો એ ઉચિત લાગતું નથી, કારણ કે અમે આપના પુત્ર સમાન છીએ. મંત્રનો અભ્યાસ કરવા માટે આપના ગયા પછી દુરાત્મા બૃહસ્પતિ કપટ કરીને આપના રૂપમાં આવ્યો અને અમને ઠગી ગયો. ખૂબ મીઠી મીઠી વાતો કરતો હતો, પરંતુ અજાણતા થઈ ગયેલા અપરાધને શાંત ચિત્તના પુરુષો ક્ષમા કરે છે. હે સર્વજ્ઞ, આપ બધું જાણો છો. અમારું અહંકાર રહિત ચિત્ત હંમેશા આપમાં પરોવાયેલું રહે છે. આપના તપોબળથી અમારી સાચી હકીકત જાણીને ક્રોધનો ત્યાગ કરવા કૃપા કરો. મહાત્માઓ કહે છે કે સાધુ પુરુષોનો ક્રોધ ક્ષણિક હોય છે, જળનો સ્વાભાવિક ગુણ શીતળતા છે, અગ્નિ પર મૂકવાથી તે ગરમ થાય છે, પરંતુ અગ્નિનો સંયોગ દૂર થતા જ તેમાં શીતળતા આવી જાય છે, ક્રોધ એ ચાંડાળ રૂપ ગણાય છે, બુદ્ધિમાનોએ તેનો સમજપૂર્વક ત્યાગ કરવો. તેથી હે સુવ્રત, અમે અત્યંત દુઃખી છીએ, આપ ક્રોધનો ત્યાગ કરતા નથી અને અમારો ત્યાગ કરો છો, તેથી અમારો હવે રસાતળમાં તેથી અમારે હવે રસાતળમાં જવું પડશે. બ્રીવંતિ મુનયઃ સર્વે શણકોપાહી સાધવઃ જલમ સ્વભાવતઃ શીતમ વહનયાત સમાગમાત ભવત્યુષ્ણમ વિયોગાચ શીતત્વમનુગચ્છતિ ક્રોધશ્ચંડાલ રૂપો વે ત્યક્તવ્યઃ સર્વથા બુદ્ધેહિ. વ્યાસજી કહે છે, પ્રહલાદની વાત સાંભળીને શુક્રાચાર્ય જ્ઞાન દ્રષ્ટિથી બધી હકીકત જાણીને પ્રસન્ન થઈ ગયા. તેમણે દૈત્યને કહ્યું, દાનવ તમે મારા યજમાન છો, તમારે ન તો કોઈનાથી ડરવું જોઈએ અને ન પાતાળમાં જવું જોઈએ, મારા સત્ય મંત્રોથી હું તમારી રક્ષા કરીશ. ધર્મના મર્મને જાણનારા મહાશયો, પ્રાચીન કાળમાં બ્રહ્માજીના મુખેથી મેં જે વાત સાંભળી છે તે હું તમને કહું છું. વાત અત્યંત હિતકર, સત્ય અને અટળ છે. બ્રહ્માજીએ કહ્યું હતું કે થનાર વસ્તુ થઈને જ રહે છે. પૃથ્વી પર કોઈ એવો સુયોગ્ય પુરુષ નથી જે પ્રારબ્ધને બદલી શકે. અત્યારે તમારો સમય વિપરીત છે, તેથી તમે કમજોર થઈ ગયા છો. તેથી એક વખત તો તમારે દેવતાઓથી હારીને પાતાળમાં જવું જ પડશે, પરંતુ સમય હંમેશા બદલાતો રહે છે. થોડા સમય પહેલા સ્વર્ગ પર તમારું રાજ્ય હતું, તમારા પ્રારબ્ધે તમને ઉત્તમ ફળ આપ્યું હતું, જેનાથી પૂરા 10 યુગ સુધી તમે દેવતાઓને દબાવીને નિષ્કંટક રાજ્ય કર્યું. દેવતાઓનું માથું તમારા પગ નીચે દબાયેલું હતું અને હવે પછી આવનારા સાવરણી મન્વંતરમાં ફરી પુનઃ તમને રાજ્ય મળશે. તમારા પૌત્ર બલિ ત્રિલોક પર વિજય મેળવીને રાજ્ય કરશે. જ્યારે ભગવાન વિષ્ણુ મહામન રૂપે તમારા પૌત્ર બલિનું રાજ્ય છીનવી લેવા પૃથ્વી પર પધાર્યા હતા, ત્યારે તેમણે બલિને આ વાત કહી હતી, જેમણે દેવતાઓના મનોરથ પૂરા કરવા બલિનું રાજ્ય છીનવી લીધું. તે હરિએ બલિને કહ્યું છે, તમે આગલા સાવરણી મન્વંતરમાં ઇન્દ્ર બનશો. શુક્રાચાર્યે કહ્યું, પ્રહલાદ જે બલિ સાથે વામન રૂપધારી વિષ્ણુએ વાત કરી હતી તે તમારો પૌત્ર અત્યારે અદ્રશ્ય છે, ભયથી ગુપ્ત રૂપે સમય વ્યતીત કરી રહ્યો છે. એક સમયની વાત છે, તે ગધેડાનું રૂપ ધારણ કરીને કોઈ નિર્જન ઘરમાં ઊભો હતો. તે ઇન્દ્રના ભયથી ગભરાયેલો હતો, એટલામાં ઇન્દ્ર ત્યાં આવ્યા અને વારંવાર બલિને પૂછવા લાગ્યા, દૈત્યરાજ તમે ગધેડાનું રૂપ કેમ લીધું છે? તમે બધા લોકોના ભોગતા અને દૈત્યોના અધિષ્ઠાતા છો. રાક્ષસરાજ તમને ગધેડાનું રૂપ લેતા શરમ નથી આવતી? બળીરાજાએ ઉત્તર આપતા કહ્યું, સતક્રતુ એમાં શોક અને લજ્જાની શી વાત છે? જે મહા તેજસ્વી ભગવાન વિષ્ણુ માછરાનું રૂપ લઈને પધાર્યા હતા, તે જ રીતે મેં ગધેડાનું રૂપ બનાવ્યું છે. જે રીતે તમે બ્રહ્મહત્યાની બીકથી કમળની નાળમાં છુપાઈને સમય વ્યતીત કરતા હતા, ત્યારે તમે અત્યંત દુઃખી હતા, તે જ રીતે હું પણ ગધેડાનું રૂપ બનાવીને સમય પસાર કરું છું. દેવની ગતિને જાણ્યા પછી સુખ શું અને દુઃખ શું, બધું જ એક સમાન છે. વાત નક્કી છે કે દેવ એટલે ભાગ્ય સ્વતંત્ર છે, તેની ઈચ્છા હોય તે પ્રમાણે તે કરે છે. શુક્રાચાર્ય કહે છે, આ પ્રમાણે બલિ અને ઇન્દ્રએ મહત્વની ચર્ચા કરી, તેમના મનમાં સંતોષ થયો. ત્યાર પછી તે બંને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પ્રારબ્ધને બળવાન સિદ્ધ કરનારી આ કથા મેં તમને સંભળાવી. દેવતા દૈત્ય અને મનુષ્યોથી પૂર્ણ આ જગત સદા દેવને આધીન છે. અધ્યાય 12. 14 समाप्त। बोलो श्री अम्बे माथ की जय।